पद्म पुराण सृष्टिखंड अध्याय 35 उत्तम ब्राह्मण ने गायत्री मंत्र नो महिमा। भीष्मजीए पूछ्यू, हे विप्रवर, मनुष्य ने पण देवत्व सुख राज्य धन यश विजय भोग आरोग्य आयुष्य विद्या लक्ष्मी पुत्र बंधुवर्ग ने सर्व प्रकार ना मंगल नी प्राप्ति कई रीते थई शके छे, आ बतावानी कृपा करो। पुलत्स्यजीए कह्यु, हे राजन, आ पृथ्वी पर ब्राह्मण सदा विद्या वगैरह गुणों थी युक्त ने आ पृथ्वी पर ब्राह्मण सदा विद्या वगैरह गुणों थी युक्त ने श्री संपन्न होय छे। त्रणे लोक ने दरेक युग में ब्राह्मण देवता नित्य पवित्र मानवामां आवे छे। ब्राह्मण देवताओं पण देवता छे, संसार में तेने तोले बीजू कोई नथी। તે સાક્ષાત ધર્મની મૂર્તિ છે અને આ પૃથ્વી પર સર્વને મોક્ષ પ્રદાન કરનાર છે। બ્રાહ્મણ બધાનો ગુરુ, પૂજ્ય અને તીર્થ સ્વરૂપ છે। બ્રહ્માજીએ તેને બધા દેવતાઓનો આશ્રય બનાવ્યો છે। પૂર્વકાળમાં નારદજીએ આ વિશે બ્રહ્માજીને આ પ્રમાણે પૂછ્યું હતું, હે બ્રહ્મણ, કોની પૂજા કરવાથી ભગવાન લક્ષ્મીપતિ પ્રસન્ન થાય છે? બ્રહ્માજી બોલ્યા, જેના પર બ્રાહ્મણ પ્રસન્ન થાય છે તેના પર ભગવાન શ્રી વિષ્ણુ પણ પ્રસન્ન થઈ જાય છે। તેથી બ્રાહ્મણની સેવા કરનાર મનુષ્ય પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે। બ્રાહ્મણના શરીરમાં સદા શ્રી વિષ્ણુનો નિવાસ છે, જે દાન માન અને સેવા વગેરે દ્વારા દરરોજ બ્રાહ્મણની પૂજા કરે છે। તેના દ્વારા શાસ્ત્રીય વિધિ અનુસાર ઉત્તમ દક્ષિણાથી યુક્ત 100 યજ્ઞોનું અનુષ્ઠાન થઈ જાય છે, જેના ઘેર આવેલો વિદ્વાન બ્રાહ્મણ નિરાશ પાછો જતો નથી, તેના તમામ પાપોનો નાશ થઈ જાય છે તથા તે અક્ષય લોકને પ્રાપ્ત થાય છે। પવિત્ર દેશ કાલમાં સુપાત્ર બ્રાહ્મણને જે ધનનું દાન આપવામાં આવે છે તેને અક્ષય માનવું જોઈએ, તે જન્મ જન્માંતરોમાં પણ ફળ આપતું રહે છે। બ્રાહ્મણની પૂજા કરનાર મનુષ્ય કદી દરિદ્ર દુઃખી અને રોગી થતો નથી, જેના ઘરનું આંગણું બ્રહ્માજીની ચરણ રજથી પવિત્ર થતું રહે છે તે પુણ્ય ક્ષેત્ર સમાન છે, તે સ્થાન યજ્ઞ કર્મ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। હે ભીષ્મ, પૂર્વ કાળમાં બ્રહ્માજીના મુખથી પ્રથમ બ્રાહ્મણનો પ્રાદુર્ભાવ થયો, પછી તે જ મુખથી જગતની સૃષ્ટિ અને પાલનના હેતુભૂત વેદ પ્રગટ થયા, તેથી વિધાતાએ સમસ્ત લોકોની પૂજા ગ્રહણ કરવા માટે અને સમસ્ત યજ્ઞોના અનુષ્ઠાન માટે બ્રાહ્મણના જ મુખમાં વેદોને સમર્પિત કર્યા। પિતૃયજ્ઞ, શ્રાદ્ધ તર્પણ, લગ્ન, અગ્નિહોત્ર, શાંતિકર્મ તથા બધી પ્રકારના માંગલિક કાર્યોમાં બ્રાહ્મણ સદા ઉત્તમ માનવામાં આવ્યા છે। બ્રાહ્મણના જ મુખથી દેવતાઓ હવ્યનો તથા પિતૃઓ કવ્યનો ઉપભોગ કરે છે। બ્રાહ્મણ વિના દાન હોમ બલિ બધું નિષ્ફળ છે। જ્યાં બ્રાહ્મણોને ભોજન આપવામાં આવતું નથી ત્યાં અસુર, પ્રેત, દૈત્ય અને રાક્ષસ ભોજન કરે છે, તેથી દાન હોમ વગેરેમાં બ્રાહ્મણને બોલાવીને તેમની પાસે બધા કર્મ કરાવવા જોઈએ। ઉત્તમ દેશ કાળમાં અને ઉત્તમ પાત્રને આપેલું દાન લાખ ગણું અધિક ફળદાયક થાય છે। બ્રાહ્મણને જોઈને શ્રદ્ધાપૂર્વક તેને પ્રણામ કરવા જોઈએ, તેના આશીર્વાદથી મનુષ્યનું આયુષ્ય વધે છે, તે ચિરંજીવી થાય છે। બ્રાહ્મણને જોઈને તેને પ્રણામ ન કરવાથી, બ્રાહ્મણ સાથે દ્વેષ રાખવાથી તથા તેના પ્રત્યે અશ્રદ્ધા કરવાથી મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થાય છે, તેમના ધન ઐશ્વર્યનો નાશ થાય છે તથા પરલોકમાં તેમની દુર્ગતિ થાય છે। બ્રાહ્મણનું પૂજન કરવાથી આયુ, યશ, વિદ્યા અને ધનની વૃદ્ધિ થાય છે તથા મનુષ્ય શ્રેષ્ઠ દશાને પ્રાપ્ત થાય છે, એમાં સહેજ પણ સંદેહ નથી। જે ઘરોમાં બ્રાહ્મણના ચરણ પડતા નથી, જ્યાં વેદ અને શાસ્ત્રોનો ધ્વનિ સંભળાતો નથી, જે યજ્ઞ તર્પણ અને બ્રાહ્મણોના આશીર્વાદથી વંચિત રહે છે તે સ્થાન શ્મશાન સમાન છે। ન વિપ્ર પાદોદ કર્દમાની, ન વેદ શાસ્ત્ર પ્રતિ ઘોષિતાની, સ્વાહા સ્વધા સ્વસ્તિ વિવર્જિતાની, સ્મશાન તુલ્યાની ગૃહાણી તાની। અધ્યાય 43 શ્લોક 127 નારદજીએ પૂછ્યું, પિતાજી, કયો બ્રાહ્મણ અત્યંત પૂજનીય છે? બ્રાહ્મણ અને ગુરુના લક્ષણનું યથાવત વર્ણન કરો। બ્રહ્માજીએ કહ્યું, હે વત્સ, ક્ષત્રિય અને સદાચારી બ્રાહ્મણની નિત્ય પૂજા કરવી જોઈએ, જે ઉત્તમ વ્રતનું પાલન કરનાર અને નિષ્પાપ છે તે મનુષ્ય તીર્થ સ્વરૂપ છે, ઉત્તમ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થઈને જે વૈદિક કર્મનું અનુષ્ઠાન કરતો નથી તે પૂજવા યોગ્ય હોતો નથી, તથા અસત ક્ષેત્ર માતૃકુળમાં જન્મ લઈને પણ જે વેદને અનુકૂળ કર્મ કરે છે તે પૂજવા યોગ્ય છે, જેમ મહર્ષિ વેદવ્યાસ અને ઋષિ શૃંગ. સચ્છોત્રી કુલે જાતો અક્રિયો નૈવ પૂજિતઃ, અસત્ય ક્ષેત્ર કુલે પૂજ્યો વ્યાસ વૈભાંડકો યથા. અધ્યાય 43મો શ્લોક 131. વિશ્વામિત્ર જો કે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયા છે છતાં પોતાના સત્કર્મોને કારણે તેઓ મારા એટલે કે બ્રહ્માજી સમાન છે, તેથી બેટા તમે પૃથ્વીના તીર્થ સ્વરૂપ ક્ષત્રિય વગેરે બ્રાહ્મણોના લક્ષણ સાંભળો, આ સાંભળવાથી બધા પાપોનો નાશ થાય છે. બ્રાહ્મણના બાળકને જન્મથી બ્રાહ્મણ સમજવો જોઈએ, સંસ્કારોથી તે દ્વિજ કહેવાય છે તથા વિદ્યા ભણવાથી તે વિપ્ર નામ ધારણ કરે છે. આ પ્રમાણે જન્મ સંસ્કાર અને વિદ્યા ત્રણેય હોવા એ ક્ષત્રિયના લક્ષણ છે. જે વિદ્યા મંત્ર અને વેદોથી શુદ્ધ થઈને તીર્થસ્થાન વગેરેના કારણે વિશેષ પવિત્ર થઈ ગયો છે તે બ્રાહ્મણ પરમ પૂજનીય માનવામાં આવે છે. જે સદા ભગવાન નારાયણમાં ભક્તિ રાખે છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેણે પોતાની ઇન્દ્રિયો અને ક્રોધને જીતી લીધા છે, જે બધા લોકો પ્રત્યે સમાન ભાવ રાખે છે, જેના હૃદયમાં ગુરુ દેવતા અને અતિથિ પ્રત્યે ભક્તિ છે, જે પિતા માતાની સેવા કરે છે, જેનું મન પરસ્ત્રીમાં કદી સુખનો અનુભવ કરતું નથી, જે સદા પુરાણોની કથા કહેતો અને ધાર્મિક ઉપાખ્યાનોનો પ્રસાર કરે છે, તે બ્રાહ્મણના દર્શનથી દરરોજ અશ્વમેઘ વગેરે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જન્મના બ્રાહ્મણો ક્ષેય સંસ્કારે દ્વિજ ઉચ્યતે વિદ્યા યાતિ વિપ્રતુમ ત્રિભિઃ ક્ષત્રિય લક્ષણમ વિદ્યા પુતો મંત્ર પુતો વેદ પુતસ્થતો વે થૈવ ચ. તીર્થ સ્નાનાદિર્ભે મેદ્યો વિપ્રહ પૂજ્યતમ સ્મૃતઃ નારાયણે સદા ભક્ત શુદ્ધાંત કરણસ્તથા જીતેન્દ્રિયો જીત ક્રોધ સમહ સર્વજનેષુ ચ ગુરુદેવાતિ તિથિર ભક્તઃ પિત્રોઃ શુશુષણે રતઃ પરધારે મનો યસ્ય કદાચિન્ન નૈવ મોદતે પુરાણ કથકો નિત્યં ધર્માખ્યાનમ સંતતિઃ અસ્યેવ દર્શના નિત્યં અશ્વમેઘાદિજમ ફલમ. અધ્યાય 43મો શ્લોક 134-138. જે દરરોજ સ્નાન બ્રાહ્મણનું પૂજન તથા વિવિધ પ્રકારના વ્રતોનું અનુષ્ઠાન કરીને પવિત્ર થઈ ગયો છે તથા જે ગંગાજીના જળનું સેવન કરે છે તેની સાથે વાતચીત કરવા માત્રથી જ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, જે શત્રુ અને મિત્ર બંને પ્રત્યે દયાભાવ રાખે છે, બધા લોકો સાથે સમતાનો વર્તાવ કરે છે, બીજાનું ધન તો શું પણ જંગલમાં પડેલું તણખલું પણ ચોરતો નથી, કામ અને ક્રોધ વગેરે દોષોથી મુક્ત છે, જે ઇન્દ્રિયોનો વશ થતો નથી, યજુર્વેદમાં વર્ણવેલ ચતુર્વેદમય શુદ્ધ તથા 24 અક્ષરોથી યુક્ત ત્રિપદા ગાયત્રીના દરરોજ જપ કરે છે તથા તેના ભેદોને જાણે છે, તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. નારદજીએ પૂછ્યું, પિતાજી ગાયત્રીનું શું લક્ષણ છે, તેના દરેક અક્ષરમાં ક્યાં ક્યાં ગુણ છે તથા તેની કુક્ષી ચરણ તથા ગોત્રનો શું નિર્ણય છે, આ સ્પષ્ટપણે જણાવો, આ સ્પષ્ટ રૂપે જણાવો. બ્રહ્માજી બોલ્યા, વત્સ, ગાયત્રી મંત્રનો છંદ ગાયત્રી અને દેવતા સવિતા છે. ગાયત્રી દેવીનો વર્ણ શુક્લ મુખ અગ્નિ અને ઋષિ વિશ્વામિત્ર છે. બ્રહ્માજી તેમના મસ્તક સ્થાનીય છે, તેમની શિખા રુદ્ર અને હૃદય વિષ્ણુ છે, તેમનો ઉપનયન કર્મમાં વિનિયોગ થાય છે. ગાયત્રી દેવી સાંખ્યાન ગોત્રમાં ઉત્પન્ન થયા છે. ત્રણેય લોક તેમના ત્રણ ચરણ છે, પૃથ્વી તેમના ઉદરમાં સ્થિત છે, પગથી લઈને મસ્તક સુધી શરીરના 24 સ્થાનોમાં ગાયત્રીના 24 અક્ષરોનો નિવાસ કરીને દ્વિજ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તથા પ્રત્યેક અક્ષરના દેવતાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિષ્ણુ ભગવાનનું સાયુજ્ય મળે છે. હવે હું ગાયત્રીનું બીજું ચોક્કસ લક્ષણ કહું છું, તે 18 અક્ષરોનો યજુર મંત્ર છે. અગ્નિ શબ્દથી તેનો આરંભ થાય છે, અને સ્વાહાના અહંકાર પર તેની સમાપ્તિ. પાણીમાં ઉભા રહીને આ મંત્રનો 100 વાર જપ કરવો જોઈએ. એનાથી કરોડો પાતક અને ઉપપાતક નષ્ટ થઈ જાય છે. તથા જપ કરનાર પુરુષ બ્રહ્મ હત્યા વગેરે પાપોથી મુક્ત થઈને મારા લોકને પ્રાપ્ત થાય છે. તે મંત્ર આ પ્રમાણે છે. ઓમ અગ્નિર વાક પુંસી યજુર્વેદેન જુષ્ટા સોમમ પીવ સ્વાહા. આ જ પ્રમાણે વિષ્ણુ મંત્ર, મહેશ્વર મહામંત્ર, દેવી મંત્ર, સૂર્ય મંત્ર, ગણેશ મંત્ર તથા બીજા બીજા દેવતાઓના મંત્ર જપ કરવાથી પણ મનુષ્ય પાપ રહિત થઈને ઉત્તમ ગતિ પામે છે. જે કોઈ કુળમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ જો જપ પરાયણ હોય તો તે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. તેનું યત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. આવા બ્રાહ્મણને દરેક પર્વ પર વિધિપૂર્વક દાન આપવું જોઈએ. એનાથી દાતાને કરોડો જન્મો સુધી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. જે બ્રાહ્મણ સ્વાધ્યાય પરાયણ થઈને સ્વયં ભણે છે, બીજાઓને ભણાવે છે અને સંસારમાં દ્વિજાતિઓને ત્યાં ધર્મ, સદાચાર, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ સંહિતા તથા ધર્મ સંહિતાનું શ્રવણ કરાવે છે, તે આ પૃથ્વી પર ભગવાન શ્રી વિષ્ણુ સમાન છે. તે મનુષ્ય અને દેવતાઓનો પણ પૂજ્ય છે. તે તીર્થ સ્વરૂપ અને નિષ્પાપ બ્રાહ્મણનું બળ અક્ષય હોય છે. તેનું આદરપૂર્વક પૂજન કરીને મનુષ્ય શ્રી વિષ્ણુ ધામને પ્રાપ્ત થાય છે. જે દ્વિજ ગાયત્રીના દરેક અક્ષરનો તેના દેવતા સહિત પોતાના શરીરમાં ન્યાસ કરીને દરરોજ પ્રાણાયામ સાથે જેના તેના જપ કરે છે, તે કરોડો જન્મોના કરેલા સંપૂર્ણ પાપોથી છુટકારો મેળવે છે. એટલું જ નહીં, તે બ્રહ્મપદને પ્રાપ્ત થઈને પ્રવૃત્તિથી પર થઈ જાય છે. તેથી હે નારદ, તમે પ્રાણાયામ સાથે ગાયત્રીના જપ કરો. નારદજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પ્રાણાયામનું સ્વરૂપ કેવું છે? ગાયત્રીના દરેક અક્ષરના દેવતા કોણ કોણ છે તથા શરીરના ક્યાં ક્યાં અંગોમાં તેમનો ન્યાસ કરવામાં આવે છે? હે તાત, આ બધી વાતોનું ક્રમશઃ વર્ણન કરો. બ્રહ્માજી બોલ્યા, પ્રત્યેક દેહધારીના ગુદાસ્થાનમાં અપાન અને હૃદયમાં પ્રાણ રહે છે. તેથી ગુદાને સંકુચિત કરીને પૂરક ક્રિયા દ્વારા અપાન વાયુને પ્રાણવાયુ સાથે સંયુક્ત કરવો, ત્યાર પછી વાયુને રોકીને કુંભક કરવો અને એના પછી રેચકની ક્રિયા દ્વારા વાયુને બહાર કાઢવો. પૂરક વગેરે પ્રત્યેક ક્રિયાની સાથે 3-3 વાર પ્રાણાયામ મંત્રનો જપ કરવો. દ્વિજે 3 પ્રાણાયામ કરીને ગાયત્રીના જપ કરવા જોઈએ. આ પ્રમાણે જે જપ કરે છે તેના મહાપાતકો નાશ પામે છે તથા બીજા બીજા પાતક પણ એક જ વારના મંત્રોચ્ચારણથી નષ્ટ થઈ જાય છે. જે પ્રત્યેક વર્ણના દેવતાનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના શરીરમાં તેનો ન્યાસ કરે છે, તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. તેને મળનારા ફળનું વર્ણન કરી શકાય એમ નથી. બેટા, પ્રત્યેક અક્ષરના જે જે દેવતા છે તેમનું વર્ણન કરું છું, સાંભળો. આ અક્ષરોનો જપ કરવાથી દ્વિજને ફરી જન્મ લેવો પડતો નથી. પ્રથમ અક્ષરના દેવતા અગ્નિ, બીજાના વાયુ, ત્રીજાના સૂર્ય, ચોથાના આકાશ, પાંચમાના યમરાજ, છઠ્ઠાના વરુણ, સાતમાના બૃહસ્પતિ, આઠમાના પર્જન્ય, 9માના ઇન્દ્ર, 10માના ગંધર્વ, 11માના પુષા, 12માના મિત્ર, 13માના ત્વષ્ટા, 14માના વસુ, 15માના મૃદગણ, 16માના સોમ, 17માના અંગિરા, 18માના વિશ્વદેવ, 19માના અશ્વિની કુમાર, 20માના પ્રજાપતિ, 21માના સંપૂર્ણ દેવતા, 22માના રુદ્ર, 23માના બ્રહ્મા અને 24માના શ્રી વિષ્ણુ છે. આ પ્રમાણે 24 અક્ષરોના 24 દેવતા માનવામાં આવ્યા છે. આગ્નેયમ પ્રથમમ, શ્રેયમ વાયવ્યમ તુ દ્વિતીયકમ, તૃતીયમ સૂર્ય દેવત્યમ, ચતુર્થમ વેયતમ ત તથા પંચમમ યમ દેવત્યમ, વારુણમ ષષ્ઠમ ઉચ્યતે, સપ્તમમ બૃહસ્પત્યમ તુ પાર્જન્યમ, ચાષ્ટમમ વિદુહ, ઐન્દ્રમ ચ નવમમ, શ્રેયમ ગાંધર્વમ દશમમ તથા શોષણમ મે એકાદશમ, વૃદ્ધિ મેત્રમ દ્વાદશકમ સ્મૃતમ, ત્રષ્ટામ ત્રયોદશમ, જ્ઞેયમ વાસવમ તુ ચતુર્દશમ, મારુતમ પંચદશકમ સૌમ્યમ, ષોડશકમ સ્મૃતમ, અંગિરસમ સપ્તદશમ, વૈશ્વદેવમતઃ પરમ, આશ્વિનમ ચૈકોનવીશમ, પ્રાજાપત્યમ તુ વિશકમ, સર્વદેવમયમ, જ્ઞેયમેક એકમ વિંશકમ ક્ષરમ, રૌદ્રમ દ્વાવિંશકમ, જ્ઞેયમ બ્રાહ્મમ જ્ઞેયતમ જ્ઞેયમતમ જ્ઞેયમતઃ પરમ, વૈષ્ણમ તુ ચતુર્વિંશતે समेता अक्षर देवता अध्याय 43 मो श्लोक संख्या 169 थी 175। गायत्री मंत्र ना देवताओं ज्ञान प्राप्त कर लीधा पछी संपूर्ण वांग्मय वाणी ना विषय नो बोध थई जाय छे। ज्या प्रमाणे जाने छे ते तमाम पापो थी मुक्त थईने ब्रह्म पद ने प्राप्त थाय छे। विघ्न एटले ज्ञानी पुरुषे पोताना शरीर ना पग थी लईने मस्तक सुधी 24 स्थानो मां प्रथम गायत्री ना अक्षरो नो न्यास करवो जोईए। तत नो पग ना अंगूठा मां, स नो घूटी मां, वी नो बन्ने पिंडियो मां, तू नो घूटणो मां, वर नो जांघो मां, रे नो गुदा मां, हण्य नो अंडकोश मां, म नो कटिभाग मां, भ नो नाभि मां, अर्गो नो उदर मां, दे नो बन्ने स्तनो मां, व नो हृदय मां, श नो बन्ने हाथो मां, धी नो मुख मां, म नो ताळवा मां, ही नो नाक ना अग्रभाग मां, धे नो बन्ने नेत्रो मां, यो नो बन्ने भ्रमर मां, यो नो ललाट मां, नह नो मुख ना पूर्व भाग मां, प्र नो दक्षिण भाग मां, चो नो पश्चिम भाग मां, ने द नो मुख ना उत्तर भाग मां न्यास करवो। पछी यात नो मस्तक मां न्यास करीने सर्वव्यापी स्वरूप मां स्थित थई जवू। धर्मात्मा पुरुष अक्षर नो न्यास करीने ब्रह्मा विष्णु ने शिव स्वरूप थई जाय छे। तो महायोगी ने महाज्ञानी थईने परम शांति ने प्राप्त थाय छे। हे नारद, हवे संध्या काल ने माटे एक बीजो न्यास बताओ छु, तेनु पण यथार्थ वर्णन सांभळो। ओम भूहुनो हृदय मां, ओम भूरिते हृदय न्यास करीने ओम भुवनो એટલે કે ઓમ ભુવ શિરસી મસ્તકમાં ન્યાસ કરવો। પછી ઓમ સ્વઃ શિખાય એટલે સ્વનો શિખામાં, ઓમ તત્સ વિતુર વરેણ્યમ કલેવરે નો સમસ્ત શરીરમાં, ઓમ ભર્ગો દેવસ્ય ધીમહીનો નેત્રમાં, ઓમ ભર્ગો દેવસ્ય ધીમહી નેત્રયોહો, ઓમ ધિયો યો નઃ પ્રચોદયાત્નો બંને હાથોમાં, ઓમ ધિયો યો નઃ પ્રચોદયાદિતિ કરયોહો, બંને હાથોમાં ન્યાસ કરવો। આ છ વાક્યોને ક્રમશઃ બોલીને મસ્તક વગેરે છ અંગોનો સ્પર્શ કરવો જોઈએ। ઓમ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવ સ્વરોમ નું ઉચ્ચારણ કરીને જળનો સ્પર્શ માત્ર કરવાથી દ્વિજ પાપથી શુદ્ધ થઈને શ્રીહરિને પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે વ્યાહતિ અને 12 ઓમકારોથી યુક્ત ગાયત્રીનો સંધ્યા સમયે કુંભક ક્રિયા સાથે 3 વાર જપ કરીને સૂર્યોપસ્થાન સમયે જે ગાયત્રીના 24 અક્ષરોનો જપ કરે છે તે મહાવિદ્યાનો અધીશ્વર થાય છે અને બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે। વ્યાહતિઓ સહિત આ ગાયત્રીનો ફરી ન્યાસ કરવો જોઈએ। આમ કરવાથી દ્વિજ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે। ન્યાસ વિધિ આ પ્રમાણે છે। ઓમ ભૂહ પાદાભ્યામ નું ઉચ્ચારણ કરીને બંને ચરણોનો સ્પર્શ કરવો। એ જ પ્રમાણે ઓમ ભુવઃ જાનુભ્યામ કહીને બંને ઘૂંટણોનો, ઓમ સ્વઃ કટ્યામ બોલીને કટિભાગનો, ઓમ મહ નાભો બોલીને નાભિસ્થાનો, ઓમ જનઃ હૃદય કહીને હૃદયનો, ઓમ તપઃ કરયોહો બોલીને બંને હાથોનો, ઓમ સત્યમ લલાટે બોલીને લલાટનો તથા ગાયત્રી મંત્રનો પાઠ કરીને શિખાનો સ્પર્શ કરવો જોઈએ। બધા બીજોથી યુક્ત ગાયત્રીને જે જાણે છે તે ચારેય વેદોનો, યોગનો તથા 3 પ્રકારના વાચિક, ઉપાંશુ અને માનસિક જપનું જ્ઞાન ધરાવે છે એમ માનવું। જે આ ગાયત્રીને જાણતો નથી તેને શુદ્રથી પણ અધમ માનવામાં આવે છે। તે અપવિત્ર બ્રાહ્મણને પિતૃના નિમિત્તે કરેલા પાવર્ણ શ્રાદ્ધનું દાન ન આપવું જોઈએ। તેને કોઈ પણ તીર્થ સ્નાનનું ફળ આપતું નથી। તેનું કરેલું સમસ્ત શુભ કર્મ નિષ્ફળ થઈ જાય છે। તેની વિદ્યા, ધન સંપત્તિ, ઉત્તમ જન્મ, દ્વિજત્વ તથા જે પુણ્યનો કારણે તેને આ બધું મળ્યું છે તે પણ વ્યર્થ થઈ જાય છે। મેં પૂર્વકાળમાં ચારેય વેદ અને ગાયત્રીની તુલના કરી હતી। તે સમયે ચારેય વેદો કરતા ગાયત્રી જ ભારે સિદ્ધ થઈ, કેમ કે ગાયત્રી મોક્ષ આપનારી માનવામાં આવે છે। ગાયત્રીના 10 જપ કરવાથી વર્તમાન જન્મના, 100 જપ કરવાથી પાછલા જન્મના તથા 10,000 જપ કરવાથી 3 યુગના પાપ નષ્ટ થઈ જાય છે। ચતુર્વેદાશ્વ ગાયત્રી પુરાવે તુલિતા મયા, ચતુર્વેદાંત પરા ગુરવી गायत्री मोक्षदा स्मृता दर्शाभिर्जन्म जन जनितम सतेन च पुराकृतम त्रियुगम तु सहस्त्रेण गायत्री हन्ति किल्सी बंदम किल विषम। 43 अध्याय 192 થી 194 શ્લોક સંખ્યા। જે સવારે અને સાંજે રુદ્રાક્ષની માળા દ્વારા ગાયત્રીના જપ કરે છે તે નિસંદેહ ચારે વેદોનું ફળ પ્રાપ્ત કરે છે। જે દ્વિજ એક વર્ષ સુધી ત્રણેય સમય ગાયત્રીના જપ કરે છે તેના કરોડો જન્મોના સંચિત પાપ નષ્ટ થઈ જાય છે। ગાયત્રીના ઉચ્ચારણ માત્રથી પાપ રાશિથી છુટકારો મળી જાય છે, મનુષ્ય શુદ્ધ થઈ જાય છે। તથા જે દ્વિજ શ્રેષ્ઠ દરરોજ ગાયત્રીના જપ કરે છે તેને સ્વર્ગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે। જે દરરોજ વાસુદેવ મંત્રના જપ અને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરે છે તે મોક્ષનો અધિકારી થઈ જાય છે। જેના મુખમાં ભગવાન વાસુદેવના સ્ત્રોત્ર અને તેમની ઉત્તમ કથા છે તેના શરીરમાં પાપનો અંશ પણ રહેતો નથી। વેદ શાસ્ત્રોમાં ઓતપ્રોત રહેવાથી, તેમના વિચારમાં સંલગ્ન રહેવાથી ગંગા સ્નાન જેવું ફળ મળે છે। સંસારમાં ધાર્મિક ગ્રંથોના પાઠ કરવાવાળા મનુષ્યને કરોડો યજ્ઞોનું ફળ મળે છે। હે નારદ, મારામાં બ્રાહ્મણોના ગુણોનું સંપૂર્ણ વર્ણન કરવાની શક્તિ નથી। બ્રાહ્મણ સિવાય બીજો કોણ દેહધારી છે? જે વિશ્વ સ્વરૂપ હોય બ્રાહ્મણ શ્રી હરિનો મૂર્તિમાન વિગ્રહ છે, તેના શ્રાપથી વિનાશ થાય છે અને વરદાનથી આયુષ્ય વિદ્યા યશ ધન તથા સર્વ પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે। બ્રાહ્મણોની કૃપાથી જ ભગવાન શ્રી વિષ્ણુ સદા બ્રહ્મણ્ય કહેવાય છે। જે બ્રહ્મણ્ય બ્રાહ્મણો પ્રત્યે અનુરાગ રાખનારા દેવ છે, ગાય અને બ્રાહ્મણોને હિતકારી છે તથા સંસારનું ભલું કરવા વાળા છે તે ગોવિંદ શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર છે। નમો બ્રહ્મણ દેવાય, ગો બ્રહ્મણ હિતાય, ગો બ્રાહ્મણ હિતાય ચ જગધીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ। અધ્યાય 43 શ્લોક સંખ્યા 203। જે હંમેશા મંત્રથી શ્રી હરિની પૂજા કરે છે તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે તથા તે શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે। જે આ ધર્મમય પવિત્ર આખ્યાનનું શ્રવણ કરે છે તેના જન્મ જન્માંતરોના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે। જે આ વાંચે છે, વચાવે છે અને બીજા લોકોને ઉપદેશ કરે છે તેને પુનઃ સંસારમાં આવવું પડતું નથી। ત્યાં લોકમાં ધન ધાન્ય રાજોચિત ભોગ આરોગ્ય ઉત્તમ પુત્ર તથા શુભ કીર્તિ પ્રાપ્ત કરે છે। અધ્યાય 34મો સમાપ્ત, અધ્યાય 35મો સમાપ્ત। બોલો શ્રી રામકૃષ્ણ ભગવાન કી જય।